श्री पद्म पुराण उत्तरखंड अध्याय 43। कार्तिक व्रत ना पुण्य दान थी एक राक्षसी नो उद्धार। राजा पृथ्वी ए कह्यू, हे मुनिश्रेष्ठ, कार्तिक नु व्रत करनारा पुरुष ने माटे जे महान फल नी प्राप्ति बतावाय छे तेनु वर्णन करो। आ व्रत ना अनुष्ठान कोणे कर्यु हतु? नारद जी बोल्या, हे राजन, પૂર્વકાળની વાત છે। સહ્ય પર્વત પર કરવીરપુરમાં ધર્મદત્ત નામના એક ધર્મજ્ઞ બ્રાહ્મણ રહેતા હતા, જે ભગવાન વિષ્ણુનું વ્રત કરનારા તથા વિષ્ણુ પૂજનમાં સર્વદા તત્પર રહેતા હતા। તેઓ દ્વાદશાક્ષર મંત્રના જપ કર્યા કરતા હતા। અતિથિઓનો સત્કાર તેમને વિશેષ પ્રિય હતો। એક દિવસ કાર્તિક માસમાં શ્રી હરિની સમીપ જાગરણ કરવા માટે તેઓ ભગવાનના મંદિર તરફ ચાલ્યા। તે સમયે એક પ્રહર એટલે રાત્રિ બાકી હતી ભગવાનના પૂજનની સામગ્રી સાથે લઈને જઈ રહેલા બ્રાહ્મણે જોયું કે એક રાક્ષસી આવી રહી છે। તેનો અવાજ બહુ બિહામણો હતો, વાંકી ચૂકી દાઢો, લાંબી જીભ, ઊંડી ઊંડી લાલ લાલ આંખો, નગ્ન શરીર, લાંબા લાંબા હોઠ અને ધરધર અવાજ, આજ તેની આકૃતિ હતી। તેને જોઈને બ્રાહ્મણ દેવતા ધ્રુજી ઉઠ્યા। સંપૂર્ણ શરીર કાપવા લાગ્યું। તેમણે સાહસ કરીને પૂજાની સામગ્રી અને જળનો તે રાક્ષસી પર પ્રહાર કર્યો। હરિનામનું સ્મરણ કરીને તુલસીદળ મિશ્રિત જળ તેના પર છાંટ્યું, તેના કારણે તેનું સંપૂર્ણ પાતક નષ્ટ થઈ ગયું। હવે તેને પોતાના પૂર્વજન્મના કર્મોના પરિણામે પ્રાપ્ત થયેલી આ દુર્દશાનું સ્મરણ થઈ આવ્યું। તેણે બ્રાહ્મણને દંડવત પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ, હું પૂર્વજન્મના કર્મોના દુષ્પરિણામે આ દશાને પ્રાપ્ત થઈ છું, હવે મારી ઉત્તમ ગતિ કઈ રીતે થશે? રાક્ષસીને પોતાની આગળ પ્રણામ કરતી તથા પૂર્વજન્મના કર્મોનું વર્ણન કરતી જોઈને બ્રાહ્મણને ભારે આશ્ચર્ય થયું। તેઓ તેને આ પ્રમાણે બોલ્યા, ક્યાં કર્મના કારણે તારી આ દશા થઈ છે? ક્યાંથી આવી છો? તારું નામ શું છે તથા તારો આચાર વ્યવહાર કેવો છે? આ બધી વાત મને જણાવો। કલહા બોલી, હે બ્રાહ્મણ, મારા પૂર્વજન્મની વાત છે। સૌરાષ્ટ્ર નગરમાં ભિક્ષુ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, હું તેમની પત્ની હતી, મારું નામ કલહા હતું। હું બહુ ભયંકર સ્વભાવની સ્ત્રી હતી, મેં વચનથી પણ કદી મારા પતિનું હિત કર્યું નથી, તેમને કદી મધુર ભોજન પીરસ્યું નથી, હું સદા તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા કરતી હતી, ક્લેશ મને વિશેષ પ્રિય હતો, તે બ્રાહ્મણ સદા મારાથી દુઃખી રહેતા હતા। છેવટે મારા પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે મેં વિષ ખાઈને મારા પ્રાણ ત્યાગી દીધા। પછી યમરાજના દૂત આવ્યા અને મને યમલોકમાં લઈ ગયા। યમરાજે મને જોઈને ચિત્રગુપ્તને પૂછ્યું, હે ચિત્રગુપ્ત, જુઓ તો ખરા આણે કેવા કર્મ કર્યા છે, આને શુભ કર્મનું ફળ મળશે કે અશુભનું? ચિત્રગુપ્તે કહ્યું, હે મહારાજ, આણે તો કોઈ પણ શુભ કર્મ કર્યું નથી, આ પોતે માલ મીઠાઈઓ ઝાપટતી હતી અને પોતાના સ્વામીને કંઈ જ આપતી ન હતી, તેથી બગલીની યોનીમાં જન્મ લઈને આ પોતાની વિષ્ઠા ખાઈને જીવન ધારણ કરે, અને સદા પોતાના સ્વામીનો દ્વેષ કર્યો છે તથા હંમેશા ક્લેશમાં જ આનું જીવન પસાર થયું છે, તેથી આ ડુકરીની યોનીમાં જન્મ લઈને વિષ્ઠા ખાતી રહે, જે વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તેમાં જ આ ખાતી હતી, તેથી તે દોષના પ્રભાવથી આ પોતાના જ સંતાનનું ભક્ષણ કરનારી બિલાડી થાય તથા પોતાના સ્વામીને નિમિત્ત બનાવીને આણે આત્મહત્યા કરી છે, તેથી આ અત્યંત નિંદનીય સ્ત્રી થોડા સમય સુધી પ્રેત શરીરમાં પણ રહે, દૂતોની સાથે આને મરુપ્રદેશ મોકલી દેવી જોઈએ, ત્યાં ચિરકાળ સુધી પ્રેત યોનિમાં રહે, ત્યાર પછી આ પાપીણી ત્રણ યોનિઓનું પણ કષ્ટ ભોગવશે। કલહા કહે છે, હે વિપ્રવર, હું તે જ પાપીણી કલહા છું, પ્રેત યોનિમાં મારા 500 વર્ષ વ્યતીત થઈ ગયા, હું સદા પોતાના કર્મથી દુઃખી તથા ભૂખ પ્યાસથી વ્યથિત રહ્યા કરું છું। એક દિવસ ભૂખથી પીડિત થઈને મેં એક વૈશ્યાના શરીરમાં પ્રવેશ કર્યો અને તેની સાથે દક્ષિણ દેશમાં કૃષ્ણ અને વેણીના સંગમ પર આવીને જેવી સંગમના કિનારે ઊભી રહી તે જ સમયે તે વેશ્યાના શરીરમાંથી ભગવાન શિવ અને વિષ્ણુના પાર્ષદ નીકળ્યા અને એક દિવસ ભૂખથી પીડિત થઈને મેં એક વૈશ્યના શરીરમાં પ્રવેશ કર્યો, વૈશ્ય નહીં પણ વૈશ્યના શરીરમાં, અને તેની સાથે દક્ષિણ દેશમાં કૃષ્ણ અને વેણીના સંગમ પર આવીને જેવી સંગમના કિનારે ઊભી રહી તે જ સમયે તે વૈશ્યના શરીરમાંથી ભગવાન શિવ અને વિષ્ણુના પાર્ષદ નીકળ્યા અને તેમણે મને બળપૂર્વક દૂર ભગાડી દીધી. હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યારથી હું ભૂખનું કષ્ટ સહન કરતી રહીને આમ તેમ ઘૂમી રહી હતી. એ દરમિયાન તમારા પર મારી દ્રષ્ટિ પડી. તમારા હાથમાંથી તુલસીદળ મિશ્રિત જળનો સંસર્ગ પ્રાપ્ત કરીને હવે મારા પાપ નષ્ટ થઈ ગયા છે. હે વિપ્રવર, મારા પર કૃપા કરીને જણાવો કે હું આ પ્રેત શરીરથી અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી ભયંકર યોનિથી કઈ રીતે મુક્ત થઈશ. નારદજી કહે છે, કલ્હાના વચન સાંભળીને દ્વિજશ્રેષ્ઠ ધર્મદત્તને તેના કર્મોના પરિણામનો વિચાર કરીને બહુ આશ્ચર્ય અને દુઃખ થયું. તેની ચિંતા જોઈને તેમનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેઓ બોલ્યા, ધર્મદત્તે કહ્યું, તીર્થદાન અને વ્રત વગેરે શુભ સાધનો દ્વારા પાપ નષ્ટ થાય છે, પરંતુ તમે આ સમયે પ્રેતના શરીરમાં છો તેથી તે શુભ કર્મોમાં તમારો અધિકાર નથી. છતાં તમારું દુઃખ જોઈને મને બહુ દુઃખ થઈ રહ્યું છે. તમે દુઃખી છો, તમારો ઉદ્ધાર કર્યા વિના મારા મનને શાંતિ મળશે નહીં. તેથી મેં જન્મથી લઈને આજ સુધી જે કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે તેનું અડધું પુણ્ય લઈને તમે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાઓ. આમ કહીને ધર્મદત્તે દ્વાદશાક્ષર મંત્ર સંભળાવીને તુલસી મિશ્રિત જળથી જેવો તેનો અભિષેક કર્યો તરત જ તે પ્રેત શરીરથી મુક્ત થઈને દિવ્ય સ્વરૂપ ધારી દેવી થઈ ગઈ. ધધકતા અગ્નિની જ્વાળા જેવી તેજસ્વીની દેખાવા લાગી. સુંદરતાથી તો તે એવી લાગતી હતી કે જાણે સાક્ષાત લક્ષ્મી હોય. ત્યાર પછી તેણે જમીન પર માથું ટેકવીને બ્રાહ્મણ દેવતાને પ્રણામ કર્યા અને આનંદ વિભોર થઈને ગદગદ વાણીમાં કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, તમારી કૃપાથી હું નરકમાંથી છૂટી ગઈ. હું પાપના સમુદ્રમાં ડૂબી રહી હતી. તમે મારા માટે નૌકા સમાન બની ગયા. ત્યાં પ્રમાણે બ્રાહ્મણ દેવતા સાથે વાત કરી જ રહી હતી કે આકાશમાંથી વિમાન ઉતરતું દેખાયું. તે શ્રી વિષ્ણુ જેવું રૂપ ધારણ કરનારા પાર્ષદો સાથેનું હતું. પાસે આવતા વિમાનના દ્વાર પર ઉભા રહેલા પુણ્યશીલ અને સુશીલ નામના પાર્ષદોએ તે દેવીને વિમાન પર ચડાવી લીધી. તે સમયે તે વિમાનને જોઈને ધર્મદત્તને ભારે આશ્ચર્ય થયું. તેમણે શ્રી વિષ્ણુ રૂપધારી પાર્ષદોના દર્શન કરીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બ્રાહ્મણને પ્રણામ કરતા જોઈને પુણ્યશીલ અને સુશીલે તેમને ઉભા કર્યા અને તેમની પ્રશંસા કરતા આ પ્રમાણે ધર્મયુક્ત વચન કહ્યા. બંને પાર્ષદ બોલ્યા, હે દ્વિજશ્રેષ્ઠ, તમને ધન્યવાદ છે, કેમ કે તમે સદા ભગવાન વિષ્ણુની આરાધનામાં સંલગ્ન રહો છો. દિનો પર દયા કરવાનો તમારો સ્વભાવ છે. તમે ધર્માત્માને શ્રી વિષ્ણુ વ્રતની અનુષ્ઠાન કરનારા છો. તમે બાળપણથી આજ સુધી જે કલ્યાણપ્રદ કાર્તિકનું વ્રત કર્યું છે તેના અડધાનું દાન કરીને બે ગણું પુણ્ય પ્રાપ્ત કર્યું છે. તમે મહાન દયાળુ છો. તમારા દ્વારા દાન કરાયેલા કાર્તિક વ્રતના અંગભૂત તુલસી પૂજન વગેરે શુભ કર્મોના ફળથી આ સ્ત્રી આજે ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જઈ રહી છે. તમે પણ આ શરીરનો અંત થતા પોતાની બંને પત્નીઓ સાથે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં જશો અને તેમના જેવું જ રૂપ ધારણ કરીને સદા તેમની પાસે નિવાસ કરશો. હે ધર્મદત્ત, જે લોકોએ તમારી જેમ શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક આરાધના કરી છે તેઓ જન્મ અને તેઓ ધન્ય અને કૃતકૃત્ય છે તથા સંસારમાં તેમનો જ જન્મ લેવો સાર્થક છે. જેમણે પૂર્વકાળમાં રાજા ઉતાનપાદના પુત્ર ધ્રુવને ધ્રુવપદ પર સ્થાપિત કર્યા હતા તે શ્રી વિષ્ણુની જો સારી રીતે આરાધના કરવામાં આવે તો તેઓ ઉપાસકને શું નથી આપતા? ભગવાનના નામોનું સ્મરણ કરવા માત્રથી દેહધારી જીવ સદગતિને પ્રાપ્ત થઈ જાય છે. પૂર્વકાળમાં જ્યારે ગજરાજને ગ્રાહે પકડી લીધો તે સમયે તેણે શ્રી હરિના નામ સ્મરણથી જ સંકટમાંથી છુટકારો મેળવીને ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત કર્યું હતું અને તે જ હવે ભગવાનનો જય નામે પ્રસિદ્ધ પાર્ષદ છે. તમે પણ શ્રી હરિની આરાધના કરી છે તેથી તેઓ તમને પોતાની પાસે અવશ્ય સ્થાન આપશે. અધ્યાય 43મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.